develop his ego more. This body, some 26 years. Yes. Who is speaking with you? અહંકાર નહી છે, મમતા છે. તમારો અહંકાર કહેવાય ને, તમે આશીર્વાદ આપો. નો સેન્સ, નો ઇન્ટેલેક્ટ, નો ઈગો, બુદ્ધિ બી નહીં, ટેલેન્ટ બી નહીં, એક સાઉન્ડ બુદ્ધિ નહીં. નેગેટિવ ઈગો કહેવાય. એક સેન્ટ પણ બુદ્ધિ નથી, એ નેગેટિવ ઈગો. ઇલેવન્થ વન્ડર ઓફ ધી વર્લ્ડ. એમ કે છે એ પણ એક ઈગો છે ને. તમે કહ્યું ને મારામાં સેન્ટ પણ બુદ્ધિ નથી, અહંકાર નથી, એ પણ નેગેટિવ ઈગો છે. આપની દ્રષ્ટિ છે, સચ્ચી દ્રષ્ટિ છે ને. આપી દ્રષ્ટિ સચી હે, એટલે સા દેખાતા હે. ધીરે ધીરે કેમ થઈ ગયા તમને નવડાવી પછી આવીશ તો પછી ક્યાં આવીને આવીશ તું? આ બધા જાય છે જોડે, તું જોડે જઈ જા. ના હું પુના રહીને આવીશ, પુના રહીને આવીશ. આપડે એકલો વિચાર પુના રહીને આવે ને, ભલો માણસ કોઈ જશે ફ્રેન્ડ કોઈ જશે બધે જા. હું નહી લઈશ. અમે પ્રકૃતિ કપાઈ લખ્યું ને, તો માન્યતા પડી આપડી છે ને, માન્યતા આપડી છે. પ્રકૃતિ કપાઈ છૂટી ગઈ, પ્રકૃતિ કપાય એટલે અહંકાર કપાય. સારી સલાહ દે તે ના જ. હા સાચી સલાહ, સારી સલાહ આપી. દરેક વખતે હાથ સલાહ સારી આપે. હા અને દાદાજી કે એટલે પતી ગયું. મારા હિતના માટે હોય જ ને. ના ના, પણ જે હોય પણ દાદાજી કે એટલે શું પછી? અરે જાણ બીજી જગ્યાએ મારે રહેવા છે નહી. હવે ક્યાં રહેવાનું? હતો એટલે આ બધા ચોખ્ખું થવાનો માર્ગ અહીં છે. કોઈ જગ્યાએ મમતા વગરના માણસ હોય છે કે શું? તમે એ ચિત્ર તમને શું કહ્યું છે? સેવા દર્શન મારું ચાલશે એમનું કલ્યાણ થાય. મુખ્ય વાત છે ને, રાત દાડે એમનું કેમ કલ્યાણ થાય? અમારી સેવા કરેલી વધારે, બીજા બંદર ના હોય એટલી બધી. કારણ કે સેવા કરતા હોય ને, અવરે રસ્તે ચાલતો હોય તેને તોડી નાખાવો. સેવા કરવાના હોય કરતા હોય અને મોક્ષે જવાના માર્ગ થી વિરુદ્ધ હોય તો વિરુદ્ધ માર્ગ તોડવો પડે ને, તોડવો પડે, તોડવો જ પડે, નહીતર કેવી રીતે એને એને દજાઈ પકે ટિકિટ સ્વાગત કરીએ ને, હા પટ્ટી ઉખાડી લાઈ ભરે ને, હા જી તે દજાઈ એને જય સચિદાન ગમે લીધું કઈ લાઈવ ટાઈમ લાગે લાઈવ ફોન કર્યા કરે પણ સાચી વાત એ મોટે જવાની જાણ હા નહી બધા રિપોર્ટ તમે કહી દે ને કિંમત બેન ના આમનો અભાવ નહીં અમે બહુ અસર થઈ જાય ને બધા રિપોર્ટ કારણ કે અહંકાર બધો હોય ને તે કપાઈ જાય લાઈ બાળી ને તમારી જોડે રાખવાના જગત ના લોકો મીઠું લગાવી રાખે એમના બાપ ને શું જાય કશું નહીં કશું કોઈ બધા વાવા જ કરે બધા સારું સારું જ કે આપણે અવરું બોલે હા નહીં બોલતો અવરું બોલશે હા બધું અવરું બોલ બધા એને જ્ઞાન જ ના કહેવાય ને બિલકુલ ના કહેવાય હું મારી પાસે એ તો અમે હું તો હંમેશા કહું દાદાજી કે એક શબ્દ નથી સમજતા એક શબ્દ પણ નથી સમજ્યા એક શબ્દ સમજો અને અનુભવમાં ના આવે ત્યાં સુધી એ શબ્દ દર્શન માં ના આવે પાંચ આજ્ઞા આપીએ છીએ ને ગાળું ચાલ્યા કરે એમ કરતા કરતા હમ નથી એક દાડો અને તે અનુભવ માં આવવા માટે મેં ક્લિયરન્સ થવું જોઈએ એકદમ ક્લિયરન્સ આજનું ક્લિયરન્સ થવું જોઈએ એવું કઈ ક્લિયર કરી નાખો ને અમારા હાર્ટ નું દાદાજી ધીમે ધીમે એકદમ ના થાય નો થાય નો એક આ પટ્ટી ઉખાડી પડે છે ભલે અમે કહીએ પણ જેવું ઉખાડવા માંડો તો ખબર પડે મનમાં ભાવ ખરો બધું કઈ ના કહેતો પટ્ટી ઉખાડી એમ થતી નથી સાચી વાત છે જો કશી વાતચીત કરો તો મનો મતાર થી છૂટી જશે મતાર હું છે સારા પાસેથી શું દેરાવાસી બધું મતાર છૂટી જશે એમાં મહાવીર સ્વામી ની મૂર્તિ પાછી પારસનાથ ની મૂર્તિ ઋષભદેવ ભગવાન ની અજીતનાથ ની બધા રક્ષિત કહેવાય મણિભદ્રવીર કોના રક્ષિત કહેવાય શું કેવાય કોના રક્ષિત ક્યાં રક્ષક કહેવાય કે દેવ કહેવાય મણિભદ્ર દેવ મણિભદ્ર સાથે લે છે માનભદ્ર. કોના છે મણિભદ્ર? કોક માનભદ્ર. હા, મણિભદ્ર કે માનભદ્ર ક્યાં? તીર્થંકર ના શાસન દેવ કહેવાય કે જૈન શાસન દેવ? જૈન શાસન દેવ. અને ઘંટાકર્ણ મહાવીર છે એ બહુડીમાં એ જુદા પાછા, એ જુદા. પણ એ મહાવીર ના કહેવાય? મહાવીર નહી, મોટો વીર પુરુષ મહાવીર ભગવાન ના પડે. એમનું ઘંટાકર્ણ દેવ. ઘંટાકર્ણ દેવ, ઘંટાકર્ણ દેવ મારી ના દેવ નો. તો આપડી વાંચી વૈજ્ઞાનિક છે તે નિરંતર સમાધિ રાખે. વૈજ્ઞાનિક છે ને, એક કરો લીધે પેલો તમારો મારો મેળા કેટલા કલાક નો? રોજ હું મળીએ છીએ સવાર તમારા પણ દૂર કરતું દેખાય છે. વીજળી કરીને દમ દેખાતું થયું એનું પેલું દમ ચાલતા હતા બધા સમાધિ રહ્યા પછી ચાલ તમે. પોતે પોતાનું નામ હું ભૂલી જાય. અને મને છ આત્મા છું એ ભૂલાતું નથી. આત્મા છું એમ ભૂલાતું કઈ હું એટલે પછી એડજસ્ટમેન્ટ નહીં ને કોઈ અને અંદર સુખ પાર વગર વધશે. હજી પણ આપણે નથી કરવું છતાં ઈચ્છાઓ થતી હોય ભલે થતી ઈચ્છાઓ થાય. ઈચ્છાઓ થાય તો આપડે જાણવી પડે, જોવી પડે છે, અમલમાં મુકાય છે. ઓહો, મિલાદાર આવી પણ ઈચ્છા કરી તમને શરમ ના આવી ગઈ એવી રીતે કહેવું પડે. એવું કહીએ પણ છતાંય કે છે એવું કહું હું હર વખતે એવું કરું છું. સાડી ની દુકાન માં જવું ત્યારે એમ કહું કે અરે તારે કેટલી સાડીઓ છે હવે શું કરવી, અને છતાંય ખરીદતા હોય પાછું ખરીદાય. દરેક ટાઈમે આપડે કેવું કે બીજી કિંમત માં ના આપો કઈ પસ્તાવો કરો કઈ કહે. હું હંમેશા પસ્તાવો કરું છું. પ્રતિક્રમણ કરીને લ્યો કઈ પ્રતિક્રમણ કરી ફરી આવે નહીં કરું. ફરી વાર કરે તો પ્રતિક્રમણ કરવું. હવે આવું નહીં કરવું અને સમાલોચના કરી પછી અતિક્રમણ થી ઉભું થયું આ જગત ને પ્રતિક્રમણ થી બંધ થઈ જાય. એક સાડી કોઈને આપીને પછી એક સાડી લઈએ. આપડે એક સાડી કહે છે એ પૂછે છે કે આપડે એક સાડી કોક ને આપી દઈએ અને એક બીજી લઈએ તો કોક ને આપો છો? કયા ભાવ થી આપો છો? બીજી લેવી છે એટલે વ્રત લીધું કે હું સાડી કાઢું તો જ બીજી લઉં, એક કોઈને આપું તો જ બીજી લઉં. કયો ભાવ છે? કયા ભાવ થી આપો? હું નથી કરતી દાદા. હા, પણ પૂછો ને કયા ભાવ? કયા ભાવ થી આપો? કોઈને મદદ કરવાના ભાવ થી? કોઈને પરિસ્થિતિ નબળી હોય? હા, એને કોઈને પરિસ્થિતિ નબળી હોય તો વાંધો. ના, સારી આપતી પાછી ખાતેલી કીધેલું નહીં, સારી આપતી. પરિસ્થિતિ નબળી ને જ આપવું એમ, પછી લેવી પાછી. અને આપે તો લેવી, નહીં તો ન લેવી એમ. એટલે એક સંખ્યા મારી હોય કે 50 સાડી હોય તો 50 ની 50 જ રહે. પણ એટલે લિમિટેડ પરિક્રમાઉન્ડ્રી મારી ગયા તમે સમજણી છે. મોક્ષ મળી શકે એમ છે. એક વાત તમે આપણે મોટી માનવા છે કે હું શુદ્ધાત્મા છું, આ કરનાર જુદો છે એમ. આજે મૃત્યુ છે ને ડિવિઝન નું, આજે આપ લાઈન ઓફ ડિમાર્કેશન મારી આપો છો, જે જુદા પાડી આપો છો, એમાં જ ઘણી વાર એમ લાગે કે અમે જુદા નથી પડ્યા એવું લાગે છે, એટલે એમ લાગે કે અમે મિક્સ થઈ જઈ છીએ, એવું દાદાગરી છે જ નહીં. કર્મ ના જોર ચકડી ખવડાવે, સફોકેશન આપો છો જેને, કર્મ વધારે હોય ને ત્યારે ચકડી ખવડાવે, કર્મ ઓછો હોય ત્યારે ના કરાવે. એ તમને ભૂલ ખવડાવી દે કે ના હું નથી કીધી. જેમ ગાડી આવતી હોય ને તો આપણે જાણે કે આપણે આપણે ફરીએ છીએ. હા હા, એવું બધું. એટલે તમને એ વખતે એમ લાગે કે આ બધું આમ થઈ ગયું છે, પણ પછી પાછા તમે ધ્યાનમાં આવો કે કદાચ અમે જુદો પડ્યો છે, એટલે શું જુદો જ છું, કાયમ મને મારો જુદો. હા ગણ દવતા તો કપાઈ ગયા, આવું થશે દેખ લઈ. મને કરવા મને સામે સાંભળ એવું કેમ થાય છે, ક્યારે છૂટશે ક્યારે છૂટશે. ક્યારે ફૂટ્યા ને જીવતા છે ને, માટે ગાડી માં જઈએ છે એટલે પુના આપવા છે, અનાજ છે ગાડી બેઠા પછી પુના આપવાનું છે ને, એમ કઈ દળતમ કરવાની હોય નીકળવાની ઉતાવળ કરવી જોઈએ, નીકળવાની ઉતાવળ કરવી જોઈએ, નીકળવાની એનો ટાઈમ નીકળતી વખતે ટાઈમ એ ના થાય, એનો એ એડજસ્ટમેન્ટ નહીં હોવું જોઈએ, બીજું આપણા હાથમાં છે નહીં. એટલે આપણા વ્યવસ્થાનો અર્થ એવો છે કે ઉઘાડી નાખે ગાડીઓ ચલાવો, સાવધાની પૂર્વક ચલાવો, અને પછી અથડાય તો વ્યવસ્થિત, વાંખે બીજે નહીં ચલાવવાની ગાડીઓ, ઉગાડી વાંખે ચલાવો સાવધાની પૂર્વક બિલકુલ, પછી અથડાય તે પૂર્વના તરાના બધાના તારો દેવા થઈ જાય, એ વ્યવસ્થિત. વ્યવસ્થિત મોટા ખરાબ કરો એ ગુનો છે, કોઈ પણ જાતનો કસરાત કરવો એ ગુનો છે, ગુનો છે. ભોગ લેવાની ભૂલ એટલું જે સમજે તો ઘણું તેથી જાય. એ જે કુદરત બનાવે છે, કુદરત ના આધારે જે થાય છે, સાયન્ટિફિક એટલે એ જ કરે જ છે, બીજો કોઈ ન્યાય જ નથી. આ ન્યાય તો બીજો આપણે કરવા જઈએ ને માર ખાવાનો, એ જ ન્યાય કુદરતે ન્યાય કરે છે. કુદરત હંમેશા ન્યાયમાં જ રહેશે, એક સેકન્ડ એ પણ અન્યાય થશે. આ દહી શ્યામાંથી બની રહ્યું છે, કેવી તૈયાર થાય બધી વાર સુધી કહ્યું કાકે રવા જતું, હવે મારે થાકી ગયો, મને નવું કઈ જો આ છોકરો કઈ મોત પડ્યો જે પૂછવું અશક્તિ દેહ ની હોય પણ મારી અંદર બુદ્ધિ બગડે તેની બુદ્ધિ બગડે ને કર્માધીન જ કહી છે ને બુદ્ધિ પણ કર્માધીન જ છે ને કર્માધીન પણ એ સર્વયુગ એટલે શું થવાનું છે આગળ જતા રહે વિનાશ થવાનું હોય તો આવી બુદ્ધિ છે આવરી બુદ્ધિ ઉજા કરે બહાર ને એટલે આપણે સવરી બુદ્ધિ એટલે ઘરમાં ઘરમાં બહુ મુશ્કેલીઓ હોય ઝઘડો ના થાય ત્યારે પછી ઘર સમતે રહેશે અને મુશ્કેલીઓ ના થાય ઝઘડા થયા કરે તો એટલે એના બધું તમે કેટલી આપડે જ્ઞાન આપ્યા પછી બધી જતી રહેશે બાબતો સોલ્યુશન નીકળતા ઝઘડા ઉભા કરે આ બધા તો ગવર્મેન્ટ માંથી ઝઘડા થાય બધા સુખરશે આ હિન્દુસ્તાન સત્તા માટે શાકભાજી માં મરી ગયું આ સત્તા ની સાર મળી ગયો જબરજસ્ત ભગવાન કશું કરી શકતા નથી કહી શકું એટલું સાધન છે જે રક્ષણ કરશે જ્યાં આગળ ગમે તેવી આફત નું રક્ષણ કરનારું હોય તો નીમાબેન પૂછે પુણ્ય ભેગું કેવી રીતે થાય લોકોને પોતાનું સુખ બીજા લોકોને આપી દેવું પોતે સુખ ભોગવવું નહીં તો પુણ્ય ભેગું થાય પોતાનું સુખ બીજાને આપી દેવું તો બીજા પોતાને ના આપી દે પણ પોતાની પાસે સરપ્લસ હોય તો આપે એક પ્રકારનું પુણ્ય છે પોતાનું સુખ તો આપી દે દેવગતિ જાય પોતે સુખી હોય બીજાને સુખી કરે અને કોઈને દુઃખ ના આપે એને પુણ્ય જ બંધાય પોતાનો પાસે જે સંપત્તિ હોય તારકા માટે વાપરવી એ જ પુણ્ય પોતાના માટે વાપરવી ગટર માં જાય પછી પારકા ને આપણે આપીએ ને એ ગમે તેવો ઉપયોગ એનો કરે એનું આપણને દવાખાના ગયા હોય માણસ મુશ્કેલી હોય કે દવા આપડે કઈ લાવેલી દિલાસો આપવાનો એને માન માનસિક દુઃખતા ગભરાતો હોય શાંતિ આપવી ઘરમાં કોઈ માણસ ને દુઃખ પંચિંગ નહીં કરવું જોઈએ કોઈ પંચિંગ કરે એ તો એની મૂર્ખ છે પોતાનો સુખ ભાઈ પોતાના પૈ લક્ષ્મી પોતાનું એ બધું પારકા માટે વાપરવું એમનો મત ધર્મ એમનો મત પુણ્ય અને એ પુણ્ય બધે બચાવે બીજું કોઈ બચાવના નથી ઈશ્વર કોઈ કોઈ ચાર પ્રકારના દાનમાં આપી શકાય આહાર દાન ઔષધ દાન જ્ઞાન દાન અને અભય દાન આ ચાર પ્રકારના દાન થી માં જીવે છે આટલો જ આધાર છે બીજું કોઈ આધાર નહીં તો બીજું આપણે જાતે વાપરી કહીએ ને બધું ગટરમાં ગંદા એ બધું બધું પુણ્ય જ બતાવે છે. રક્ષણ કરે આફત આવવાની ભાઈ તો વચ્ચે પુણ્ય ઉભું રહે અહીં જવા આપણને કોણ હેલ્પ કરશે જોવાનું? તમારા માટે તૈયાર જ રહેજો. આવું બધા આખો દાડો સુખ જ આપવાનું મારે ભાવ ને. મને સુખ મારી દરેક પ્રકારનું છે. સ્પારકા માટે જ આ મનુષ્ય બોલવું છે. મનુષ્ય બોલ જીવન સ્પારકા માટે પોતાના માટે પોતાના માટે જાનવર જીવી રહ્યા છે ને. બધું જાનવર નું બધા વિષય છે ને કયા વિષય ને. જો મનુષ્ય વિષય મેં કહ્યું તો પછી જાનવર માં ફેર જ નથી. નાની હતી ત્યારે મને એવો બહુ ભાવ થતો કે મારી પાસે પૈસા આવે તો હું બધાને આપી દઈ. પણ પછી જેવા પૈસા આવ્યા પછી એવો ભાવ જતો રહ્યો. એટલે અમને કહ્યું કે શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે જ્ઞાની પુરુષ નું પાસેથી આત્મજ્ઞાન પામ કે છે અને જ્ઞાની પુરુષ ની તન મન ધન થી સેવા કરી. તન થી મન થી ધન થી જ્ઞાની પુરુષ તરી ધન શું કરવું છે? ધન નડે નહીં લે નહીં. ત્યારે તમારી લોભ ની ગાંઠ તૂટશે નહીં, જાતે ના તૂટે. એટલે તમને કે થોડા પૈસા નાખી દેતું તમારા હિતને મારે એ પૈસા ફ્રી તમને ભવિષ્યમાં કામ લાગવાના આવતો ભાવમાં કેવી રીતે ખાઈ દે અને પણ થોડા લોભ ની પાંચ તૂટે નહીં તૂટે નહીં. પણ દાદા પોતાના ભાવથી તો ના આપ્યા ને એટલે પોતાના બીજાને કહેવાથી આપણે એટલો ભાવ પણ નહીં આવ્યો હોય ને અંદર. એમ હું તમે મને કહો કે દાદા કે હું આપી દો કે તું આપી દો પણ મને એટલો તો અંદરથી ભાવ ના આવ્યો. મને એમ કે છે કે તમે કહ્યું અને મેં આપી દીધા પણ કે મને મારા પોતાના ભાવથી આપી દીધા ના કહેવાય ને. ભાવથી આજ્ઞા પાવી મોટા મોટું જબરજસ્ત ભાવ કે ભાવ તે જોવા નથી. દાદા એ કહ્યું એટલે મારે આપી દીધું મારું કારણ મન વચન તો અર્પણ કર્યો. આટલા સારું જો ભાવ ને સવાલ અમે ઘટતું હોય એટલું કરવા દઈએ ના આગળ વધારે પડતું ના કરવા દઈએ. કારણ કે અમે તો કંટ્રોલ ને બેઠા બેઠા અમારું ક્યાં સુધી કરી શકે અમારું ક્યાં સુધી એનું મન છે ચાર પાંચ બહેનો છે તે જણસો આપવા તે ના આપીશ ના આપીશ કે સિંગલ સારું થઈ જશે મુજબ તો ક્યાંથી થઈ જશે. પણ તું જો આપી દઈશ ને ઉશ્કેરાથી ઉશ્કેરાથી તો હમ ખાલી પેલે આપી એટલે હું આપું. તો આ સ્થળ એવું નહીં, આ હરીફાઈ નું સ્થળ નહીં. આ તો તમે એ ચીજ આપ્યા પછી યાદ આવે કે એની એ ચીજ આપી દીધી એ ના જોઈએ. તમે આ વાપરવા જેવી જ નથી. મોહ છૂટ્યો હોય તો ખાલી કોના પડી રહેવાનું હોય કોના ભર્યા કરતા એનું વ્યાજ ભર્યા જ કરો ત્યાં ભાડો ભાડો ભરો ને. એટલે આપત્ય ને ના પાડી લેવાય નહી પૈસે પડી રહેવાનું. કમ આ તો ઝંઝટ છૂટે નહીં આમ દીકરી કે છે સ્થિતિ બરોબર નથી, સ્થિતિ તૂટે ને. અમારે પણ લાખો આયા, લાખો ગયા અપાયા નતા. પચીસ લખો અને પચીસ પંચોતેર પાછા આપો, મન તૂટે ને. કોક તોડા મારા થોડી ને અંબાજી માતા ને બધા દાગીના મારા. અમે એટલું બધું સુધાર હતો કે તમારે બીજું કરવાનું મારા દાગીના. ચાલ છૂટા તો હલકા થઈ જાય, હલકા ફૂલ લાખો રૂપિયા. બાકી સરપ્લસ બધું બહુ અને આવશે ત્યારે આપજો, જયારે આવે ત્યારે આપજો. એવું છે સિમેન્ટ સામેન્ટ દિવસે ચાલુ જવાનું છે, ત્યારે આવે ત્યારે આપજો. સચિદાન જઈ બધું.